वाल्मीकि रामायण किष्किंधा कांड सातमो सर्ग। सुग्रीवे श्रीराम ने समझावा तथा श्रीरामे सुग्रीव ने एमनी कार्यसिद्धिनो विश्वास अपावो। श्रीरामे शोक संतप्त थईने जरा आम कह्यू त्यारे वानरराज सुग्रीवनी आँखों में आँसू भराई आव्या अने तेओ हाथ जोड़ीने आँसूना कारणे गदगद कंठे आम बोलिया, प्रभु नीच कुळ में उत्पन्न थयेला ए पापात्मा राक्षसनु गुप्त निवासस्थान क्या छे अने एना मां केटली शक्ति छे, एनु पराक्रम केवु छे अथवा ए क्या वंशनो छे, आ बधी वातोने हूँ जराय जाणतो नथी, परंतु तमारी सामे सत्य प्रतिज्ञा करीने कहूँ छू कि हूँ एवा प्रयत्न करीश के जेनाथी मिथिलेश कुमारी सीता तमने मळी जाय, माटे शत्रुदमन वीर तमे शोक छोड़ी दो, हूँ तमारा संतोष माटे सैनिकों सहित रावणनो वध करीने मारो एवो पुरुषार्थ प्रगट करीश जेथी तमे तरत ज प्रसन्न थई जशो। आ रीते मनने व्याकुळ करवू व्यर्थ छे, तमारा हृदयमां स्वाभाविक रूपे जे धैर्य छे એનું સ્મરણ કરો। આ રીતે બુદ્ધિ અને વિચારને હલકા બનાવી દેવા, એની સહજ ગંભીરતાને ગુમાવી દેવી તમારા જેવા મહાપુરુષો માટે યોગ્ય નથી। મને પણ પત્નીના વિરહનું મોટું દુઃખ પ્રાપ્ત થયું છે, પરંતુ હું આવી રીતે ન શોક કરું છું કે ન ધૈર્ય ગુમાવું છું। જો કે હું એક સાધારણ વાનર છું, છતાં પણ મારી પત્ની માટે નિરંતર શોક નથી કરતો। તો પછી તમારા જેવા મહાત્મા, સુશિક્ષિત અને ધૈર્યવાન મહાપુરુષ શોક ન કરે એમાં તો કહેવાનું જ શું છે। તમારે ધૈર્ય ધારણ કરીને આ ટપકતા આંસુઓને રોકવા જોઈએ। સાત્વિક પુરુષોની મર્યાદા અને ધૈર્યનો ત્યાગ ન કરશો। આત્મીયજનોના વિયોગથી થનારા શોકમાં, આર્થિક સંકટમાં અથવા પ્રાણાંતકારી ભય ઉપસ્થિત થતા જે પોતાની બુદ્ધિથી દુઃખ નિવારણના ઉપાયોને વિચાર કરતો રહીને ધૈર્ય ધારણ કરે છે એને કષ્ટ ભોગવવું પડતું નથી। જે મૂર્ખ માણસ સદા ગભરાટમાં જ રહે છે એ પાણીમાં ભારથી દબાયેલી નૌકાની જેમ શોક વિવશ થઈને ડૂબી જાય છે। હું હાથ જોડું છું, પ્રેમપૂર્વક અનુરોધ કરું છું કે તમે પ્રસન્ન થાઓ અને પુરુષાર્થનો આશ્રય લો। શોકને પોતાની ઉપર પ્રભાવ પાડવાની તક ન આપો। જેઓ શોકનું અનુકરણ કરે છે એમને સુખ મળતું નથી અને એમનું તેજ પણ ક્ષીણ થઈ જાય છે, તેથી તમે શોક ન કરશો। રાજેન્દ્ર, શોકને વશીભૂત થયેલા મનુષ્યના જીવનમાં એના પ્રાણોની રક્ષામાં પણ સંશય ઊભો થઈ જાય છે, તેથી તમે શોકનો ત્યાગ કરી દો અને માત્ર ધૈર્યનો આશ્રય લો। હું મિત્રતાને ખાતર હિતની સલાહ આપું છું, તમને ઉપદેશ નથી આપતો। તમે મારી મિત્રતાનો આદર કરીને કદાપી શોક ન કરશો। સુરગુરુએ જ્યારે મધુર વાણીમાં આ રીતે સાંત્વના આપી ત્યારે શ્રી રઘુનાથજીએ આંસુઓથી ભીના થયેલા પોતાના મુખને વસ્ત્રના છેડાથી લૂછી લીધું। સુગ્રીવના સાંત્વના ભર્યા વચનોથી શોકનો પરિત્યાગ કરીને સ્વસ્થ ચિત્તના થઈને કુકુત્સ્ય કુલભૂષણ ભગવાન શ્રીરામે મિત્રવર સુગ્રીવને હૃદય લગાડીને આમ કહ્યું, સુગ્રીવ એક સ્નેહી અને હિતેશી મિત્રે જે કંઈ કરવું જોઈએ એ જ તમે કર્યું છે। તમારું કાર્ય બધી રીતે ઉચિત અને તમારે યોગ્ય છે। સખા, તમારા આશ્વાસનથી મારી બધી ચિંતા ચાલી ગઈ છે, હવે હું પૂર્ણ રૂપે સ્વસ્થ છું। તમારા જેવા બંધુ ખાસ કરીને આવા સંકટના સમયે મળે એ દુર્લભ છે, પરંતુ તમારે મિથિલેશ કુમારી સીતા તથા રૌદ્ર રૂપધારી દુરાત્મા રાક્ષસ રાવણનો પત્તો મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે મારે પણ અત્યારે તમારા માટે જે કંઈ કરવું આવશ્યક હોય એને વિના સંકોચે જણાવો. જેમ વર્ષા ઋતુમાં સારા ખેતરમાં વાવેલું બીજ અવશ્ય ફળ આપે છે, એ જ રીતે તમારો સંપૂર્ણ મનોરથ સફળ થશે. વાનર શ્રેષ્ઠ, મેં જે અભિમાનપૂર્વક વાલીનો વધ કરવા વગેરેની આ વાત કહી છે એને તમે સાચી માનો. મેં પહેલાં પણ કદી ખોટી વાત કહી નથી અને ભવિષ્યમાં પણ કદી અસત્ય બોલીશ નહીં. અત્યારે જે કંઈ કહ્યું છે એને પૂર્ણ કરવા માટે પ્રતિજ્ઞા કરું છું અને તમને વિશ્વાસ અપાવવા માટે સત્યના શપથ લઉં છું. શ્રી રઘુનાથજીની વાત, ખાસ કરીને એમની પ્રતિજ્ઞા સાંભળીને પોતાના વાનર મંત્રીઓ સહિત સુગ્રીવને બહુ પ્રસન્નતા થઈ. આ રીતે એકાંતમાં એકબીજાની નજીક બેઠેલા એ બંને નર અને વાનરે, એટલે કે શ્રીરામ અને સુગ્રીવે, પરસ્પર સુખ દુઃખની વાતો કરી જે એકબીજાને અનુરૂપ હતી. રાજાધિરાજ મહારાજ શ્રી રઘુનાથજીની વાત સાંભળીને વાનર વીરોના મુખ્ય વિદ્વાન સુગ્રીવે એ વખતે મનોમન પોતાના કાર્યને સિદ્ધ થયેલું માન્યું. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં સાતમો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.